એક સારી રીતે દાદા દરબારે પણ દાદા સહજ રીતે કુદાતું હોય તો જ આત્મા મળે. સહજ રીતે જ્ઞાન ના મળ્યું હોય કે આત્મ હોય છે ને એ તો પોતા હંગા પણ હોય ને એ પૂજા એ તાન માં આવી ગયો એ તાન માં હોય તમે તાન માં ના હોય એવું વર્ણવટ માં હોય છે. આલે કરે ને એટલે અહંકાર થી ભીત થાય એટલે તો તમને ભીત થાય ને એટલા આલે કરે તમે અજ્ઞાની વાત કરી ને અન્ય બધું વાત કરે સામાન્ય વાત કરી એમ જેને સામાન્ય વાત કરી પૂરે પૂરું ભાન ના હોય અમુક ભાન તો કરું તો કારણ કે અંધાર ના રીતે બધું તન્મયાકાર થાય ને પછી ભાન ના રહે ને શું કેવાય આત્મા એમાં જવાય ના દેહ માં જવાય એ પોતાનું ખોલ્યું વેપાર કરતા આવે શરીર હાલે તને વધો ના રાખ્યા વધો રાખું તો તારે ઠીક કરવું પડે ઠીક કરવા માટે અહંકાર કરવો પડે દાદા પણ મારું હલાવ્યું હલતું નથી મારું હલાવ્યું હલતું નથી વાપરે દાન ધર્મ કરે સારા કામમાં વાપરે વાપરે પણ બીજા દાન ધર્મ માં વાપરે, પોતાની મજા માં વાપરે, મજા પણ વાપરે, આનંદ સમજ પ્રમાણે વાપરે. પછી 15-20 વર્ષ મળી જાય ઘણી વાર મળી નીકળે ભારતીય પાસે પોતાના આત્મા ને કેળ્યો ને એને લાખ લીધા તો આવી ખરાબ થઈ ગયું હોય નથી, મજા આવી ગયું હોય કોથળી કોથળી ખાલી થઈ જાય, નહીં ખાલી થઈ જાય આ કોથળી પડી જાય એ ખાલી થઈ જાય. મધમાખી ભેગું કરતા કરે ને તારા વાઘરી અહીં સંજળી જાય, મધમાખી ભેગું કરતા કરે વાઘરી અહીં સંજળી જાય, મધમાખી છે બધું મધ ભેગું કરે ને વાઘરી અહીં લઈ જાય કે તમે જાતે હોય તો તમે બધાની કૃપા સરકારી કામોમાં બધા એવું થાય છે કે કાયમ ટેન્શન રહે, એનું કઈ કારણ નથી. વધારે બીજી વિચાર અનાત્મા છે. વિચાર અનાત્મા થી જ આત્મામાં જોઈન થઈ જાય. એટલે આત્માથી વિચાર નીકળતા હશે, આત્મામાંથી વિચાર નીકળતા હશે. તમને એવું દેખાય છે, તમે જોઈ શકતા નથી આગળ, એટલે તમને એમ લાગે છે કે આત્મા માંથી નીકળે છે. એ બધો આપણો અંદાજ હોય છે, અમારો એવો અંદાજ હોય છે. અમારો એ અંદાજ તો બરોબર નથી, એની આગળ બહુ જ છે, બહુ લાંબો છે. આત્માનો વિચાર નામનો ગુણ જ નથી. આત્મા એ જ પરમાત્મા છે. તમારી અંદર આત્મા છે એ જ પરમાત્મા છે. તમે એને કઈ ખબર નથી પડી? નઈ ખબર નથી પડી. એમ રાતે સાયન્સ પ્રકાશ જ્ઞાન નથી નહીં નથી. અને બુદ્ધિ કેવી હોય? અને દેખાય છે, દેખાય છે. અમારે અમારા ઘેરથી છોકરાઓને અમે તો આનંદ જ છીએ. આપણા પેલા નવા તૈયાર થયા હોય ને એટલું એટલા બધા આપણે તમે તો બધું દેખાઈ જાય છે. તમે બધું સીન સીને રાણી બધી દેખાઈ જાય છે. કહે છે કે તમને તો બધું દેખાઈ જાય છે. તો સારો એનો ભાવ એટલો બધો છે કે મારું મંડળ નથી, મારા કરતા આગળ વધી ગયા છે. અને પાછું કહે છે કે ચંદ્રકાથી સમ ભાવ આરોપણ કરીને બધું કામ લઈ જાય. વર્તમાન કાળની વાત નથી, ભૂતકાળની વાત છે. વર્તમાનમાં આરોપણ કરી એટલે તાજી તારીખ છે. ફ્રેટ રાખે છે ને તો હિન્દુસ્તાન લોકો ગાઉન છે. પછી ફ્રેટ રાખે છે જે ભૂલી નીકળે ને જે કૃષ્ણ ભગવાન જય ભૂલી જાય. શિવશંકર ભગવાન થવાના છે, શિવશંકર થવાના છે. જૈનોને કબૂલ અને ઉદમ ત્યારે કબૂલ, બંનેને કબૂલ કરે એવા બધા. સુંદર તમે કઈ સાદી ચીજ જય કર નિરંતર પરિવર્તન જ થયા કરે. હરેક વસ્તુ પરિવર્તન તારે જ પામે એનો નમસમ થાય. સાયન્ટિફિક સર્કમસ્ટન્સ આવી જાય. ગુજરાતી સમજણ પડ્યો તો એટલે હું એક્સપ્રેસ નથી કરી શકતો પણ સમજી ગયો. હું એક્સપ્રેસ નથી કરી શકતો પણ સમજી ગયો. સમજી ગયો. તમને ભેગા થયા ને એ એવિડન્સ ભેગો થયો ત્યારે પાછળ કેટલાય કારણો તમે કહ્યું ને અદ્રશ્ય કારણો, દ્રશ્ય કારણો, બધા કેટલાય કારણો ભેગા થાય ત્યારે આ ભેગા થયા. તમે એવું એમને બધા એવું નથી. આ પુનર્જન્મ તો વસ્તુ આપણા હિન્દુસ્તાનના બધા લોકો જાણે ખરા, સમજે ને ખરા, તે વાત દુઃખ આપી શકે નહીં. દુઃખ આપવા માટે ફોરેન વાળાના સાયન્ટિફિક રીત હોવી જોઈએ. સાયન્ટિફિક તો તમારે બીએસસી થઈ રહ્યા, તમને ખબર ના પડે. પણ એ આ ભાઈ ભાઈ ઉત્પન્ન થાય છે તે સીધી જગ્યાએ થાય છે. આપને ભાઈ લાગે ને આપણે એ ભાઈ ભરે. મારે તો ખરાબ ભાઈ ભાઈ નહીં મારે તો સાપ ભાઈ ને ભાઈ આપને મારી નાખે લાગે છે. મને યાદ ખ્યાલ નથી આવ્યો. હે મને યાદ નથી યાદ નથી કે તો મારવાના ખરા ને તમે ભાઈ ને ખરું. આમ રસ્તામાં જતો હોય તો મારવાની જરૂર નહીં પડે. એટલે તમે ક્ષત્રિય તો ખરા ભાઈ ને કોઈને ઘરમાં ઘૂસેલો હોય, કોઈના ઘરમાં ઘૂસી ગયો હોય ત્યારે નુકસાન થતું હોય. ઝેરી સાર ના ઝેરી સાર તો નુકસાન કરવા માટે નથી આવ્યા. એટલે જેને નુકસાન કરવાનું છે તે લોકોને માટે જ હશે. બીજા લોકોને નુકસાન કરવા આવ્યા ને. આ પોસ્ટમાં કાગળ કોને આપે છે? જયારે તું કાગળ હોય ત્યારે કાગળ હોય તેને આપીએ ને બધા ને. એવું જેનો કાગળ છે તેને જ આપે. માટે મારવા દેવું નથી. આપણે ભય લાગે કરી દેવું, આપણે કેટલા દેતા રહી, પણ મારવા જેવું નથી. આજે મારજો, અને મારવું હોય તો મોટા મોટા વાત થી એને મારો ને અમને ક્યાં મારે વિચાર તો નહીં મારવા જતા ને તો નહીં. આ શિકાર વાગતી એના ને કહી લે, એના ને શિકાર કહી લે. એ બિચારા જે ગરીબ ગાય જે અત્યારે માર્યા છે, અને પેલો ગુરુજી પર એટલે મારવાનો ભાવ ના કરવો ખબર. કારણ કે કોર્ટ વાળા જેનો કાગળ હોય તેને જ આપી દે, બીજાને આપતા નથી. એવું આ ઘેરી જાનવરો છે ને કે જેની કોર્ટ હોય તેને જ આપે, બીજાને આપતા નવરા નથી. બીજા અક્ષર છે તમે સમજાય નથી ગયા વાળો છે. હવે બધું વિચાર છે માટે તમારે એમ છે, તમારી જરૂર છે, તમારી બોસ હશે તમને આપશે, નહીં તો તમારે તમારું નામ લેનારા નથી. સમજાય ને? બીજું શું શું મારી નાખો છો? મારવા જેવું કઈ હોય બીજું કઈ મારવા જેવું હોતું નથી. બકરા બકરા એ આપણાથી ત્રાસ પામે ત્યારે મરાય નહીં. આપણાથી ત્રાસ પામે ત્યારે મરાય નહીં. ઘઉં ઘઉં છે, ચોખા છે, બાજરી છે, એ બધા ત્રાસ પામતા નથી. તેને તેને તમે ખાઓ, કે દહીંને ખાઓ, શેકીને ખાઓ, બાફીને ખાઓ, એ બધા જીવો છે, પણ એ ત્રાસ પામતા નથી. અને ઈને મારીએ તો ત્રાસ પામે, અને મકાનને મકાનને ત્રાસ પામતો એને એને પણ લે લાગી દે મકાન ભાગી લે ભાગી લે ત્રાસ પામે તેને મારશો નહીં. જે કોઈ તમારે ત્રાસ પામે આપડે મત ને અડવા જઈએ તો ભાઈ દે તો એને ના મારશે. માજે અડવા જઈએ તો એ પણ મારી, અને આ દીધી ને અડવા જઈએ તો એને મારશે. વધારે મુસલમાનો તો બોલ છે તે મરજી વધારી છે. ત્રાસ પામે એને વિગત બુદ્ધિ વધારી જાય ને, બુદ્ધિ જાય ને જયારે એ કારણ કે ક્ષત્રિય જોઈએ થોડું નહીં દાદે આ બેન બધા મારી સાહેબ નેરો જગન્નાથ થઈ ગયા ને એવું બધું નક્કી કરવાની કોઈ કઈ વાત. મહેમાન આવે ત્યારે, મહેમાન આવે ત્યારે ચાર જિલ્લા છે મારા પચીસ સાત ઇઠોતેર બહુ ગમે છે. આપણે પણ પ્રશ્ન હોય ઘણી રીતે સુધારતા લઈએ પ્રશ્ન ભગવાન છે, પણ હવે એને સમજણ ના પડે કાર્યાલય. શ્રી કૃષ્ણ. ક્યાં સ્વીકારવામાં આવે છે, સ્વીકારવામાં આવતી નથી, માજુ કશું કરતું નથી. ભગવાન બનાવી છે, એને બહુ રાત નહી મદદ આપણે બિઝનેસ વેપારમાં આજે ચોક્કસ જરૂર નથી અહમ બ્રહ્માસ્મી એમ કે છે, બધા કે છે, બધા એમ કે છે અહમ બ્રહ્માસ્મી. હા તો હું તો એમ કહું છું કે બધા એમ કે છે આમ ભમવા છીએ, એનો અર્થ શું? એમ એનો અર્થ શું? એના કરે છે તો અપમાન કરે તો એ વાત કરી, એ તો વાત કરી. ગમ ખાય ગોળ ખાય, ગમ ખાય ગોળ ખાય. મેનેજમેન્ટ ના બધા કોર્સ કરે ને એના ફાધર મેનેજમેન્ટ ના કન્સલ્ટન્ટ.